પછી 5 વર્ષ પછી પાછળ જોયે ત્યારે ઈ ધ નોવર ઓફ સમજ પડી દાદા, એ સમજ પડી. અને અત્યારે વર્કર જે મિકેનિકલ વર્કર not under your own control, it just change, you change every minute, you know. Air on this minute is not the air on next minute, or the air on this year is not the same air on next year. It's a change, yeah, it changes, but the real, the knower of air on, doesn't change, it remains the same. મરી જાય તો મોવર નું શું થાય છે? અને શું થાય છે? પણ મરી જાય, ડુઅર મરી જાય ત્યારે મોવર ને થાય છે. અને આપણે જોઈશું body, one is the causal body, the other one is the causal body. body dies, its two old lives are died. Only the gross one dies. But the causal body, it goes to the knower, to the new body. Causal body, causal and causal body. So what is causal body? Mind, body, and speech is the effect. What you say in this life, and first in death, whatever happens to your body, whatever happens to your mind, whatever it is, all effect. For this effect, there must be a cause. Well, this isn't great now, but what the soul is about is, if you are happy for this life, this reality, and as events are happening, so as the things are happening, your mind has a reaction, not your mind, but a very subtle part of you has a reaction towards whatever happens. And that accumulates as the causal body, the new causal body. Right. That's one. At the same time, you gather something new. Right. So that is the causal body. That's the third body, causal body. Causal body. Dada, Pati, so causal body, cold years, Marene? Causal body. Causal body, effective body, ho jata. Okay, ho? Pati, cold years, ano, cold years. Causal body, effect hai, like a driving car. And then effect body, Pati, causal body, kum hai. What he is saying is, so, causal body is the effect of the effect. While the effect is being made out, we call the body to be formed. Causal effect. દાદા, એને એક સવાલ પૂછવો છે કે આ એક્સિડન્ટ થાય છે, કાર ના એક્સિડન્ટ કે પ્લેન ના એક્સિડન્ટ કેમ ના થાય છે? આગળ થઈ ગયેલી જે તે વસ્તુ થાય છે, આગળ પહેલા થઈ ગયેલી છે, એના કોઝિસ પહેલા પડી ગયા છે, એના કોઝિસ પહેલા પડી ગયા છે. તો પછી એમ છે કે મારું મૃત્યુ તો ડિસાઇડેડ થઈ ગયું છે, તો એને જાણવું છે. જેમ મને દેખાય છે ભગવાન હોય છે સજીવ બને છે, બિલકુલ જીવતી હોય છે, એના પાછલા ભાવમાં ઈચ્છા હતા કેટલું હતા એ વિચાર હોય છે, એ પોસિબલ ખરું પડે. બધું જવર લે છે બધા, સો લોકો બધા ઉભા થાય આ ભાષા પણ છે આપણા પાછો આપી જાય. દાદા વિધિ કરીએ છીએ કે બાકી છે તમે જઈને આરામ થઈ જોઈ શકતો થોડું આ મુંબઈ મુંબઈ મુંબઈ